સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. ચહસિતં યસ્યાસ્તિ વૈ મંગલં નેત્રે મંગલદેચદોર વિલસિતં નૃણાં પરં મંગલં વક્ત્રં મંગલ ક્રોચ્ચ પાદચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલ મૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ. ઓમ યવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સદગુરુ નારાયણદાસજી સ્વામી વડતાલની અંદર વિદ્વાન બ્રાહ્મણ એમને પ્રશ્નનો જવાબ આપી સંપ્રદાયની લાજ રાખી. સ્વામીના અંગમાં કથા વાર્તાનું શ્રવણ કરવું અને સત્શાસ્ત્રોનું વાંચન કરવું એ સહજ હતું, કહીએ ને તો વ્યસન પડી ગયું હતું. મહારાજને પણ એવું વ્યસન, મહારાજનું નામ છે સત્શાસ્ત્ર વ્યસનાય નમઃ, કે સત્શાસ્ત્રનું જેમને વ્યસન હોય. મહારાજ જ્યાં પણ બિરાજતા હોય તો સાથે પ્રાગજી પુરાણી, નિત્યાનંદ સ્વામી કે કોઈ પણ સંતો એ સાથે હોય અને કથા વાર્તા અખંડ ચાલતી હોય, કોઈને કોઈ શાસ્ત્રનું વાંચન ચાલતું હોય. એમ નારાયણદાસ સ્વામી, એમને પણ કથા વાર્તા એમનું વ્યસન, સાંભળવાનું, સત્શાસ્ત્રોનું શ્રવણ કરવાનું એમને રુચિ. ગમે ત્યાં હોય, કથાનો સમય થાય એટલે સ્વામી પહોંચી ગયા હોય, ગમે એવું કામકાજ ચાલતું હોય, કથાનો સમય થાય એટલે નારાયણદાસ સ્વામી છે એ પહોંચી ગયા હોય. અને આપણને કથાનો સમય થાય અને જો સેવા મળતી હોય તો રાજી રાજી. એમાં જ અહીંયા છોકરાઓ હોય ને ત્યારે સાંજે સભાનો બેલ પડતો હોય અને બેલની પહેલાં 15-20 મિનિટ છોકરાઓ નવરા હોય ને ત્યારે બધા સેવા ગોતતા હોય કે સ્વામી મને અહીંયા સેવામાં લઈ લ્યો ને, મને અહીંયા સેવામાં લઈ લ્યો ને. એ તો બાળક છે, એમને એટલી ખબર નથી કે સત્શાસ્ત્રોની અંદર શું પડ્યું છે. અને સહજ છે કે એમને સેવામાં વધારે રુચિ હોય, એ સારું જ છે. કંઈ ન કરે એના કરતાં કંઈક કરે એ તો સારું જ છે. પણ સહેજે મોટા સંતો શ્રીજી મહારાજ, એમની રુચિ એવી કે કથા વાર્તા અને સત્શાસ્ત્રોના શ્રવણમાં એમની સહજ રુચિ. અને મહારાજે તો ક્યાં સુધી કહ્યું કે જેમને કથા વાર્તા સાંભળવાની રુચિ નથી તો એમની તરફ એમ અટકળ કરવી જે એમાં સારા ગુણ નહીં આવે. કારણ કે જે કંઈ સારા ગુણ સારા અંગ એ બંધાય છે એ કંઈક શ્રવણ કરીએ એના થકી આવે છે અને એ કથા વાર્તા થકી આવે છે. એનો અર્થ એવો પણ નથી કે જે કથા વાર્તા સાંભળે છે એમાં સારા ગુણ આવી જ જાય છે. કારણ કે ઘણી વખત શું હોય કે કથા વાર્તા ન સાંભળતા હોય એ એમ કે જો લ્યો આ ઓલા કથા સાંભળે છે કે કેટલા દિવસથી સાંભળે છે, કાંઈ ફરક ખરો કે સાંભળ્યું છે, તમે સાંભળ્યું છે, ક્યારેક ક્યારેક તમને કોઈ કે કીધું છે. આપણે જોઈએ છીએ કે પેલા ભાઈ છે એ જે દિવસથી અહીંયા રાજકોટમાં આવ્યા ને તે દિવસથી દરરોજ સવારે કથામાં પહોંચી ગયા હોય, પણ એ આવ્યા તે દી જેવા હતા એવા ને એવા જ આજે છે, આમાં કંઈ ફરક ખરો કે. એટલે એવું નથી કે કથા વાર્તામાં બેસે એટલે સારા ગુણ આવી જ જાય, પણ સ્કોપ ખરો, ચાન્સ ખરા. એટલા માટે સ્કોપ કે એમને એ શ્રવણ થાય છે એટલે ખબર પડે છે કે આવું આવું કંઈક આપણે કરવાનું હોય. જે કથામાં આવતા જ નથી એમને તો એ પણ ખબર પડવાની નથી કે કેવી રીતે ભગવાનની પ્રાપ્તિ થાય, કેવું ભગવાનને ગમે છે, મહારાજને ગમે છે અને કેવું અંગ આપણે કેળવવું જોઈએ. મહારાજે સત્સંગી જીવનમાં તો ત્યાં સુધી કહ્યું છે કે ગમે તેવા બ્રહ્મનિષ્ઠ હોય અને જો એ સત્શાસ્ત્રનો અભ્યાસ છોડી દે તો એ જડતાને પામી જાય છે. મહારાજ જ્યારે ગાદી પર બિરાજમાન થયા, રામાનંદ સ્વામી ધામમાં ગયા અને રામાનંદ સ્વામીની 14માની સભામાં પહેલી વખત મહારાજ જ્યારે સભાને સંબોધતા થકા બોલ્યા, એમાં સત્સંગી જીવનની અંદર બીજા પ્રકરણના બીજા અધ્યાયમાં મહારાજ આ વાક્ય બોલ્યા છે. મહારાજ કહે કે અમારા સર્વે આશ્રિતોએ પોતપોતાના ધર્મ નિયમ પ્રમાણે રહેવું અને સાથે સત્શાસ્ત્રનો આગ્રહ રાખવો, એનો અભ્યાસ રાખવો. અને પછી મહારાજ એવું બોલ્યા કે બ્રહ્મનિષ્ઠ હોય અને જો સત્શાસ્ત્રનો અભ્યાસ છે છોડી દે તો મહારાજ કે એ પણ જડતાને પામી જાય છે. બ્રહ્મનિષ્ઠ એટલે તો કેટલી મોટી વાત થઈ. શાસ્ત્રનો અભ્યાસ કરી અને જે સ્થિતિ કેળવવાની છે એ સ્થિતિ તે ઓલરેડી પહોંચી ગયા. એમનું મન સતત ભગવાનમાં જ રહે છે, ભગવાનથી બહારું જતું જ નથી. તોય શાસ્ત્રનો અભ્યાસ? મહારાજ કે હા, તોય શાસ્ત્રનો અભ્યાસ કરવાનો. કેમ? નહીતર જડતાને પામી જવાય. ભગવાનના સ્વરૂપને વિશે વૃત્તિ રહેવા માંડી, વિષયોમાં ક્યાંય વૃત્તિ જતી નથી, અખંડ મૂર્તિનું ચિંતવન છે, આનાથી મોટી બ્રહ્મસ્થિતિ કઈ કહેવાય? આટલી સ્થિતિએ પહોંચ્યા પછી પણ જો શાસ્ત્રનો અભ્યાસ છોડી દે તો એમને ભગવાનને વિશે જે નવીન ને નવીન હેત થવું જોઈએ, ભગવાનને વિશે જે નવીન ને નવીન મહિમા સમજાવવો જોઈએ, ભગવાનની સાથે જે નવીન ને નવીન સંબંધ થવો જોઈએ, એ શાસ્ત્રના અભ્યાસ વગર એ નવીનતા છે એ છૂટી જશે. અને નવીનતા નહીં આવે પછી એમનું મન છે એ બીજે કંઈક ભટકવા માંડશે, એટલે ધીરે ધીરે ધીરે ધીરે જડતાને પામી જશે, ખબર પણ નહીં પડે અને જડતાને પામી જશે. ભરતજી હતા, એમની સ્થિતિ આવી જ હતી, બ્રહ્મ સ્થિતિ હતી. એમને સમયનું ભાન નહોતું રહેતું, એમને સ્થળનું ભાન નહોતું, એ શું કરે છે એ શરીરનું ભાન નહોતું. આવી બ્રહ્મ સ્થિતિમાં એ વર્તતા હતા, પણ એમ છતાંય કથા વાર્તા અને સત્શાસ્ત્રનો અભ્યાસ નહોતો, તો એમની મનની વૃત્તિ, અખંડ ભગવાનમાં રહેનારી વૃત્તિ, એ ક્યારે હરણમાં ચોંટી ગઈ એ ખબર પણ ન પડી. એટલે કથા વાર્તા છે ને, એ આપણને સાવધાન રાખે છે, ચકોર બનાવે છે. અને એટલા માટે મહારાજે એવું કહ્યું, શાસ્ત્રોના પ્રસિદ્ધ પ્રસંગો જોઈ અને મહારાજે એમ કહ્યું કે કથા વાર્તા અને સત્શાસ્ત્રનો અભ્યાસ છે એ બ્રહ્મ સ્થિતિને પામી ગયા હોય તો પણ એમને રાખવું. નારણદાસ સ્વામીને કદાચ આવું મહારાજનું તાત્પર્ય સમજાઈ ગયું હશે, અને એટલા માટે કથા વાર્તાના વ્યસની થઈ ગયા હતા. સામાન્ય માણસને બહુ તુચ્છ વ્યસનો હોય, ભગવાન ને ભગવાનના સંતો ભગવાનના ભક્તોને જે વ્યસન હોય એ તુચ્છ ન હોય, એમને પણ વ્યસન છે. પણ એમને વ્યસન સત્શાસ્ત્રોનું છે, એમને ભજન કરવાનું વ્યસન છે, એમના વગર એ રહી ન શકે. વ્યસન એટલે એ ન કરે ને તો નાડું તૂટે, એને વ્યસન કહેવાય છે ને. જેને તમાકુનું વ્યસન હોય અને તમાકુ ન મળે તો એને નાડ્યું તૂટે. મહારાજે વચનામૃતમાં અફીણની વાત કરી છે કે અફીણનો બંધાણી હોય અને એને અફીણ ન મળે તો એમને નાડ્યું તૂટે. એમ એમને કથા વાર્તા ન મળે તો એમને નાડ્યું તૂટે. આ લોકડાઉન ચાલુ થયું પછી ઘણા બધા એવા પ્રેમી ભક્તો હતા, તો એ ફોન ઉપર વાત થતી હોય ને ત્યાં તો બિચારા રડવા માંડે કે સ્વામી કેટલા દિવસ થયા, ગુરુકુળ આવવાનું નથી, સંતોના દર્શન થયા નથી, ઠાકોરજીના દર્શન થયા નથી, હવે એના વગર રહેવાતું નથી. આ વ્યસન થયું કહેવાય, જે કર્યા વગર રહી ન શકાય અને એના અભાવની અંદર આપણે બેચેની અનુભવીએ તો એ વ્યસન કહેવાય. નારણદાસ સ્વામી સવાર સાંજ કથા વાર્તા દિવસમાં 5 વખત થાય, 5-5 વખત એ કથા વાર્તામાં પહોંચી ગયા હોય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જ્યારે વિક્રમ સંવત 1975 સાલમાં પહેલી વખત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે નારણદાસ સ્વામીને સત્સંગી જીવનની કથા સંભળાવી, અને ત્યારે નારણદાસ સ્વામી આખે આખી કથા પહેલેથી છેલ્લે સુધી 100% પ્રેઝન્સ સાથે, એમ એટેન્ડન્સ સાથે સ્વામીએ સાંભળી, અને છેલ્લે જ્યારે કથા પૂરી થઈ ત્યારે નારણદાસ સ્વામી અતિ રાજી થયા, અને રાજી થઈ અને સ્વામી એવું બોલ્યા, આશીર્વાદ આપતા કે તમારા ગુરુ ગોપીનાથ પુરાણી સ્વામી જેવા તમે કથાકાર થશો. કે સ્વામીની સુમધુર શૈલી, સત્સંગી જીવન જેવો ગ્રંથ, મહારાજના લીલાચરિત્રો, અને એમાંય શાસ્ત્રીજી મહારાજ ભણીને આવ્યા, ભણતા હતા, અને ભણતા ભણતા પહેલી કથા કરી, ભણીને આવ્યા નહોતા જે ભણતા હતા, અને એક સમયે કથા કરી એટલે સહેજે નારણદાસ સ્વામી છે એમને વધારે રાજીપો મેળવ્યો. એવું ને એવું બીજી એક વખત સ્વામી કેવા વ્યસની હતા, વિક્રમ સંવત 1981 સાલમાં તીર્થયાત્રા કરતા કરતા નારણદાસ સ્વામી સંતોની સાથે છપૈયા પધાર્યા, અને ત્યાં સ્વામી થોડું રોકાણા. એ વખતે જૂનાગઢના વિદ્વાન શાસ્ત્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી એ કાશીમાં ભણતા હતા, એટલે સ્વામીએ એમને પત્ર લખી અને એમને કહ્યું કે તમે છપૈયા આવો, કે અમારે તમારી પાસેથી કથા સાંભળવી છે. કે અને કાશીથી કૃષ્ણ વલ્લભાચાર્યજીને છપૈયા બોલાવી લીધા, અને એમના મુખેથી ગર્ગ સંહિતા, સાંખ્ય દર્શન અને યોગ દર્શનની કથા સાંભળી. હવે સાંખ્ય દર્શન ને યોગ દર્શન ને એ બધા તો સંસ્કૃતના ગર્ગ સંહિતા એ સંસ્કૃતમાં, પણ એક શ્લોક વાંચતા જાય એનું ગુજરાતી બોલતા જાય અને એવી રીતે કન્ટિન્યુ ચાલતું જાય. આવી રીતે ત્રણેય ગ્રંથોની કથા સ્વામીએ વિક્રમ સંવત 1981 સાલમાં છપૈયામાં સાંભળી. વડતાલમાં સ્વામી જ્યારે અભ્યાસ કરતા શાસ્ત્રીજી મહારાજ, ત્યારે સ્વામી અવારનવાર નારણદાસ સ્વામી વડતાલ પધારતા હોય અથવા ઉત્સવ સમયે આ પ્રસંગે શાસ્ત્રીજી મહારાજ જૂનાગઢ આવતા હોય, એ બંને ભેળા જ્યારે થઈ જાય ત્યારે સ્વામીએ મનમાં એવું નક્કી કર્યું કે મારે હરિલીલા કલ્પતરુ ગ્રંથની આખે આખી કથા મારે નારણદાસ સ્વામીને સંભળાવવી છે. એટલે જ્યારે ભેળા થાય જેટલો સમય જેવો અવકાશ એ પ્રમાણે શાસ્ત્રીજી મહારાજ છે એ અમુક અધ્યાય સંભળાવે, પછી વળી પાછા બીજી વખત મળે એટલે ત્યાંથી વળી પાછા આગળ અધ્યાયો સંભળાવે અને ત્યાંથી વધારે આગળ, એમ કરતાં કરતાં એ અમુક દિવસોની અંદર અમુક અરસાની અંદર સ્વામી આખી હરિલીલા કલ્પતરુની કથા નારણદાસ સ્વામીને સંભળાવી દીધી. અને કથા પૂરી થઈ સમય તો ઘણો ગયો હોય, કારણ કે આવી રીતે કટકે કટકે સાંભળવાની, એટલે નારણદાસ સ્વામી ખૂબ રાજી થયા અને સ્વામીને શાસ્ત્રીજી મહારાજને પ્રસાદીનું દાંતણ, પ્રસાદીની કંઠી અને અન્ય વસ્તુઓ એ બધું આમ ભરેલી પેટી હોય ને, ઘણા બધા આપણા બધા સંતોના મોટાભાગના સંતોના પૂજામાં એ પ્રસાદીની પેટી હોય, તો એવી પેટી પહેલી વહેલી નારણદાસ સ્વામીએ એ હરિલીલા કલ્પતરુની કથા પૂરી થઈ એ નિમિત્તે શાસ્ત્રીજી મહારાજને રાજીપા સ્વરૂપે આપેલી. અને સ્વામી વડતાલમાં ભણતા ત્યારે એવો સંકલ્પ કરેલો કે નારણદાસ સ્વામીને મારે સત્શાસ્ત્રોની મેક્ઝિમમ જેટલા પણ શક્ય હોય એટલા સત્શાસ્ત્રોની કથા સંભળાવી અને મારું ભણેલું અભ્યાસ છે ને એને સાર્થક કરવો. એટલે વડતાલથી અભ્યાસ પૂર્ણ કરી અને શાસ્ત્રીજી મહારાજ જ્યારે પાછા જૂનાગઢ આવ્યા ત્યારે એક દિવસ નારણદાસ સ્વામીએ કહ્યું કે ધર્મજીવનદાસ, એ તમે વડતાલથી ભણીને આવ્યા તે હવે અમને કંઈક સત્શાસ્ત્રોની કથા સંભળાવો કે. સ્વામીની ઉંમર ઘણી વૃદ્ધ નારણદાસ સ્વામીની, અને શાસ્ત્રીજી મહારાજની ઉંમર યુવાન 25-27-26 વર્ષની ઉંમર હશે. અને પાછો મનમાં એવો સંકલ્પ કે સ્વામીને મારે બધા શાસ્ત્રોની કથા સંભળાવવી, અને એમાં સ્વામી નારણદાસ સ્વામીએ સ્વામીને સામેથી કીધું એટલે સ્વામીને તો અતિ આનંદ થઈ ગયો, ભાવતું તું ને વૈદે કહ્યું, અને સ્વામી એક પછી એક શાસ્ત્રોની કથા સંભળાવી. એમાં સત્સંગી જીવન, શિક્ષાપત્રી ભાષ્ય, વાસુદેવ મહાત્મય, એક પછી એક બધા જ શાસ્ત્રોની આવી રીતે કથા સંભળાવી. અને શાસ્ત્રીજી મહારાજ કથા કરતા હોય ત્યારે સ્વામી ઘણી વખત વાત કરતા કે સ્વામી કથા કરતા હોય નારણદાસ સ્વામી છે એ બેઠા હોય, સ્વામી સદગુરુ હતા, અને શાસ્ત્રીજી મહારાજની કથા કરવાની શૈલી કરતા હોય તે હૃદયનો એવો વિશુદ્ધ ભાવ, શાસ્ત્રોના રહસ્યને પામવાની ઈચ્છા, સદગુરુ સંતોને એવા એકાંતિક હરિભક્તો એમને કથાનું શ્રવણ કરાવી અને એમનો રાજીપો પ્રાપ્ત કરવાની ઈચ્છા, આ જે ભાવ છે એવા ભાવથી શાસ્ત્રીજી મહારાજ જ્યારે કથા કરતા ત્યારે જેમ શ્રીજી મહારાજ છે પ્રેમાનંદ સ્વામી ગાવણું કરે અને મહારાજ ભાન ભૂલી જાય, આવે ઓરા ઓરા ખસતા, એવી રીતે નારણદાસ સ્વામી છે એ પોતાના ગાદી તકિયા ઉપર બેઠા હોય તો ન્યાથી ધીરે ધીરે ધીરે ધીરે ધીરે એટલા આમ ચકોરની જેમ કથા સાંભળતા હોય કે એ ભાન ભૂલી જાય, ધીરે ધીરે ખસતા ખસતા ઠેઠ પાઠ સુધી આવી જાય. કેટલો એમને કથામાં રસ પડતો હશે, નહીતર આપણે તો 5-7 વર્ષ થાય ને એટલે ખબર જ હોય, વક્તા બોલતા હોય ને આગળ આગળ આપણે બોલતા જઈએ કે હવે પછી આ પ્રસંગ આવશે, હવે પછી આ આવશે, હવે, કારણ કે 5-7 વર્ષમાં બધા ચરિત્રો ને બધા પ્રસંગો બધા ઈદમ થઈ ગયા હોય, આપણને કંઈ નવીન ન લાગે. અને નારણદાસ સ્વામીની કથામાં કેવો રસ પડતો હશે કે આખી ઉંમર એમણે બધા જ શાસ્ત્રો સાંભળ્યા અને પછી કથાનું શ્રવણ કરતા હોય તો પણ એ ભાન ભૂલી જાય અને આવે પાઠ સુધી, ખસતા ખસતા છેક પાઠ સુધી પહોંચી જાય. આ સૌથી મોટો સદગુરુ સંતોનો રાજીવો. પ્રસાદીની વસ્તુઓ આપવી એ તો રાજીપાનું એક પ્રતીક છે, એક માધ્યમ છે, પણ એમને આવું હૃદયમાં થઈ જવું, એમને એક તો એમનો રસ હોય અને સામે પાછા વક્તાનો એવો શુદ્ધ ભાવ હોય, એટલે કથા શ્રવણની અંદર એવા મોટા સંત એમને પણ એમના હૃદયનો આ રાજીપો છે એ સહજ સરી પડે. વાલા ભક્તજનો, હમણાં ધનુર્માસ આવે છે ને, આયલ આવે છે એમ, 18 તારીખ 15 તારીખે 16 તારીખથી કથા વાર્તા સાંભળવાનો અવસર. અત્યારે તો લોકડાઉન છે એટલે થોડા ભક્તો આવે ને થોડા ભક્તો છે ઘેરેથી ઓનલાઈન સાંભળે છે, પણ એ ધનુર્માસની કથામાં આ વખતે વાસુદેવ મહાત્મ્યની કથા થવાની છે. આમાં આવ્યું ને કે શાસ્ત્રીજી મહારાજે નારણદાસ સ્વામીને વાસુદેવ મહાત્મ્યની કથા સંભળાવી દે. એ વાસુદેવ મહાત્મ્યની કથા મહારાજે પણ ઘણી વખત સાંભળેલી છે. વચનામૃતની અંદર વાસુદેવ મહાત્મ્યનો 2 વખત મહારાજે ઉલ્લેખ કર્યો છે. મહારાજ કે બધા જ શાસ્ત્રો સાંભળ્યા, પણ આ વાસુદેવ મહાત્મ્ય જેવો ગ્રંથ એ અધ્યાત્મ માર્ગમાં એવો બીજો એકય ગ્રંથ નથી. કેમ? તો કે ભગવાનના ભક્તને ભગવાનને ભજવાની રીતિ છે, એ કેવી રીતે ભગવાનને ભજવા એ રીત વાસુદેવ મહાત્મ્યની અંદર બતાવી, અને ભગવાનના મહિમાથી સભર એવો ગ્રંથ એમની કથા આ વખતે ધનુર્માસની અંદર છે. તો ચૂક્યા વિના હો, એક પણ દિવસ આ નારણદાસ સ્વામીના પ્રસંગો સાંભળી અને આપણે હૃદયમાં એવું નક્કી કરીએ કે હવે એક પણ દિવસ કથા છે એ મિસ નથી થવા દેવી, નહીતર અનુકૂળતા હોય અને આપણે સાંભળીએ ક્યારેક વહેલું મોડું થઈ ગયું હોય, ક્યારેક ક્યાંક બહાર ગયા હોઈએ તો કથા સાંભળવાની રહી જાય તો કે હાલો કાંઈ વાંધો નહીં, પણ આમાં દરરોજ સાંભળીએ જ છીએ ને. કે કોણ કરતું હતું કથા? તો કે સત્ય સંકલ્પ સ્વામી. તો કે એ તો હજી નાના સંત છે, કે કાંઈ વાંધો નહીં, કે ન સાંભળવાની તો કાંઈ વાંધો નહીં. કે હલો, આપણે કથા સાંભળવાનું પણ વક્તાના આધારે નક્કી કરતા હોઈએ છીએ. હો, કથા સાંભળવાનું ગ્રંથના આધારે નક્કી કરવું જોઈએ. એક દરબારનો પ્રસંગ છે કે સંતો 3-1 વાગે નાવા ગયા છે અને નાના સંત હતા એ મંદિરમાં હતા, લોધિકાની વાત, અને દરબારે માણસને મોકલ્યો કે પૂછ્યું કે જો તો સંતો મંદિરે છે તો જઈએ ને સત્સંગ કરીએ, દરબાર નવરા હશે. માણસ ગયો, જોયું તો એક નાના સંત મહારાજના સિંહાસનની બાજુમાં બેઠા બેઠા શિક્ષાપત્રીનો પાઠ કરતા હતા. માણસે પાછા આવીને દરબારને કહ્યું કે દરબાર, સંતો તો બધા નદીએ નાહવા માટે ગયા છે, એક નાના સંત છે અને કંઈક ઠાકોરજીને આગળ બેઠા બેઠા વાંચે છે. દરબાર કે સાધુ છે ને? તો કે હા, ચાલો ચાલો જઈએ. કે દરબાર આવ્યા, મહારાજના દર્શન કર્યા. નાના સંત એટલે સહેજે દરબાર આવે એટલે થોડા અભયસિંહજી પોતે હતા ધ્યાની, ગુણાદિત્યાનંદ સ્વામીનો સત્સંગ કરી અને એવી સ્થિતિ કેળવેલી, એ પોતે આવ્યા એટલે નાના સંત છે દરબાઈ જાય. એટલે પૂછ્યું કે સંતો નાવા ગયા છે? તો કે હા બાપુ, સંતો નદીએ સ્નાન કરવા ગયા છે. પછી બેઠા પાસે કે તમે કંઈક કથા કરો. એટલે બિચારા નાના સંતને એટલો બધો સંકોચ થાય એટલે દરબાર પામી ગયા. દરબારે કહ્યું કે શું વાંચો છો? વાંચો, તમે જોરથી વાંચો. કે અને પછી શિક્ષાપત્રી જે વાંચતા હતા એ સંતે જોરથી શિક્ષાપત્રી વાંચી. દરબાર થોડી વાર બેઠા, ઊભા થઈ અને પછી નીકળ્યા ત્યારે સાથેના માણસને એવું કહ્યું કે જો તો તું એમ કહેતો હતો કે નાના સાધુ છે, કે આ ગયા નાના સાધુ છે, કેવી આપણને સરસ વાત કરી. કે હવે બિચારોલા સાધુએ તો ખાલી શિક્ષાપત્રી વાંચી હતી હો, જે આપણે દરરોજ સવારમાં પૂજામાં વાંચતા જ હોઈએ, પણ એ દરબારને કથા સાંભળવામાં કેવો ભાવ, કે એ નથી બોલતા, એ મહારાજ બોલે છે. અને મહારાજે શિક્ષાપત્રીની અંદર જે કહ્યું એ એમના થકી આજે મહારાજ મને કહે છે. અને એ 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ એમણે વાત સાંભળી અને એમના જીવમાં પોષણ થયું. અને પછી બહાર આવીને એમના મનમાં એમ થયું કે ના, આજે સમય સાર્થક થયો. એટલે વક્તાની સામે ન જવું, કથાના પ્રસંગની સામે, કથાની અંદર શું આવે છે, કયો ગ્રંથ છે, એમની સામે જવું. ઘણા બધા ભક્તો તો એટલા બધા શ્રદ્ધાવાળા હોય કે એ કથાનું શ્રવણ, જે કથા ચાલતી હોય તો એમને આગળ એ પહેલાં વાંચન કરીને આવે. વચનામૃતની કથા ચાલતી હોય તો આવતીકાલે આ વચનામૃત આવવાનું છે, તો એ આખો દિવસ પહેલાં વાંચી લે, મનન કરે કે આ વચનામૃતમાં શું આવવાનું છે અને આજે શું સંતો કથા કરશે. આવતી રવિ સભામાં, એટલે હાલે આજે જ છે કેમ, આજે રવિસભામાં લોયાનું 9મો વચનામૃત છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને ઉપજાના હેતુનું. એ વંચાઈ ગયું કંઈક, 2 રવિવારથી ચાલે છે એટલે 10મો આવશે કદાચ. તો આગળથી વાંચીને આવે, વિચાર કરીને આવે કે આવું આવું વચનામૃતમાં મહારાજે કહ્યું છે, તો હવે આજે આપણે આ લાભ લેવો છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જ્યારે કથા કરતા ત્યારે દેવપ્રસાદ સ્વામી, ધર્મવલ્લભ સ્વામી, બધા સંતો એ એવો અભ્યાસ કરતા કે જે વચનામૃત આવવાનું હોય તો આખો દિવસ એ વચનામૃતનું મનન કરે અને 5-7 વખત એ વચનામૃત વાંચે. મહારાજ શું કહેવા માગે છે, આમાંથી શું રહસ્ય બીજું નીકળી શકે, આપણે આ વચનામૃત પ્રમાણે કેટલું કરીએ છીએ. અને આજે સાંજે જ્યારે કથા સાંભળશું ત્યારે સ્વામી શું કહેશે આમાંથી, આવું મનન. સેવાઓ બધી ચાલતી હોય અને સેવા કરતા કરતા આખા દિવસમાં આવું મનન ચાલતું હોય, આટલો અભ્યાસ કર્યા પછી કથા સાંભળવા બેસે અને પછી જે શાસ્ત્રીજી મહારાજ કથા કરતા હોય એ જેમ ચાતક પક્ષી છે એ ચંદ્રમાના રસને પીવે, એવી રીતે આદર્શ શિષ્ય છે એ સદગુરુ પાસેથી એ વચનામૃત વગેરે સત્શાસ્ત્રોના રહસ્યનું પાન કરે. અને આમ જો અભ્યાસ થાય પછી, પૂર્ણ થયા પછીનો પણ એક અભ્યાસ છે કે ગઈકાલે વચનામૃતમાં શું આવ્યું, તો આવું કહ્યું, આવું કહ્યું, આવું કહ્યું. આજે વિદેશની અંદર એવા પરિવારો છે, દુબઈની અંદર અમારે પ્રકાશભાઈ છે, દર શુક્રવારે ત્યાં સત્સંગ થાય, સંતો અહીંયાથી ઓનલાઈનના માધ્યમથી કથા વાર્તા કરતા હોય. તો કથા પૂર્ણ થઈ જાય પછી તો બધો ત્યાં આરતી થાય, જે કાંઈ સત્સંગમાં હોય એ બધું થાય. બીજે દિવસે એમનો ફોન આવે કે સ્વામી ગઈકાલે કથા થઈ પછી અમે ઘર પરિવાર બેઠા હતા અને અમે વિચાર કર્યો કે આ કથામાંથી આપણે શું શું લેવા જેવું, એમાં આટલા આટલા પોઈન્ટ અમે નક્કી કર્યા છે, મારા દીકરાએ આ પોઈન્ટ નક્કી કર્યો, મારા ઘરનાએ આ પોઈન્ટ નક્કી કર્યો, અમે આ પોઈન્ટ નક્કી કર્યો, મારી દીકરીએ આ પોઈન્ટ નક્કી કર્યો અને આ પ્રમાણે અમે રહેશું અને આટલા આટલા પોઈન્ટ છે અમને સ્પર્શી ગયા. આ કથા પૂર્ણ થયા પછીનું મનન છે. મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે એકલું શ્રવણ કરવું એ ફળ નથી આપતું, પણ શ્રવણ કર્યા પછી મનન થાય, મનન થયા પછી નિદિધ્યાસ એટલે કે અભ્યાસ થાય તો એમનો સાક્ષાત્કાર થાય. તો જે આ બધા ક્યારેક ક્યારેક આપણે મેણા સાંભળવા પડે છે ને, કે આ કેટલા વર્ષથી કથા સાંભળે છે પણ એવા ને એવા જ છે, હલો, એ મેણા ન સાંભળવા પડે હું, કારણ કે શ્રવણ મનન નિદિધ્યાસ થાય એટલે એ કથા વાર્તા અંદર ઉતરે અને એ જીવનમાં આવે. શાસ્ત્રીજી મહારાજે નારણદાસ સ્વામીને આવી કથાઓ સંભળાવી. નારણદાસ સ્વામીને એવું વ્યસન કથા સાંભળવાનું, આપણે આ ધનુર્માસ આવે છે, વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળવી છે. આપણે વાસુદેવ મહાત્મ્ય સંસ્કૃત ગ્રંથ વાંચવા જઈએ તો ઘણી વખત સમજાય કે ન પણ સમજાય. આ વખતે ધનુર્માસની અંદર સંતોએ અને આપણને બહુ સરળ ભાષામાં મહારાજના ચરિત્રોની સાથે એ ગ્રંથને આપણે જેટલો સમજવાનો છે એટલા પ્રમાણમાં એ આપણને સમજાવવાના છે. તો સતર્ક થઈ, એલર્ટ થઈ અને અત્યારથી પ્લાનિંગ કરી રાખવું કે 7 વાગે ને ત્યાં તો ગુરુકુલે પહોંચી જ જવું છે, અને 7:15 વાગે દર્શન કરી અને કથામાં સૌથી પહેલા આપણે હોવા જોઈએ. હલો, કોઈ બોલતા નથી? હો, ઓનલાઈનનો પ્લાનિંગ નથી ને કાંઈક? તો વાંધો નહીં. હા, કોરોનો છે એટલે ઓનલાઈનમાં, પણ ધનુર્માસમાં આવજો, વાંધો નહીં. અને અહીંયા આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ રીતે આપણે કથા સાંભળવાની, અત્યારે જેમ બેઠા છીએ એ રીતે. મેંગણીના દરબાર માનસિંહજી હતા, એમના વંશજ દરબાર રાઘવસિંહજી, ખૂબ સારા હરિભક્ત. સદગુરુ નારાયણદાસ સ્વામી પ્રત્યે એમને ખૂબ ભાવ. દરબાર રાઘવસિંહજીને મનમાં એવો વિચાર થયો કે અમારા પૂર્વજોએ શ્રીજી મહારાજના લીલાચરિત્રો અને સર્વોપરીપણાના ભાવથી ભરપૂર એવો આ હરિલીલા કલ્પતરુ ગ્રંથ એ અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે રચાયો, અને બ્રહ્મચારી મહારાજે આ ગ્રંથ મેંગણીની અંદર જ રહી અને ગ્રંથની રચના કરી છે. તો સદગુરુ નારણદાસ સ્વામી અને સદગુરુ કૃષ્ણચરણદાસ સ્વામી એ બંને સંતો લઈ અને અહીંયા પધારે મેંગણી, અને હરિલીલા કલ્પતરુ ગ્રંથની કથા કરાવડાવે. અમે એ કથા સાંભળીએ, અમે એ કથા કરાવડાવીએ અને સંતો કથા કરે, આવો એમને શુભ સંકલ્પ થયો. એમણે પત્ર લખ્યો, નારણદાસ સ્વામી પાસે પત્ર આવ્યો. સ્વામી રાજી રાજી થઈ ગયા. સ્વામી કે હરિલીલા કલ્પતરુ ગ્રંથ અને એ પાછો મેંગણીની અંદર જ કરવાનો એમની કથા, એટલે વિનંતીના પત્રને તરત જ નારણદાસ સ્વામીએ કહ્યું કે સરસ, સંતોને લઈને અમે આવશું, તમે તૈયારી કરાવડાવો. તૈયારીઓ થઈ. એ ગ્રંથની અંદર 12 સ્કંધ છે, 36,000 જેટલા શ્લોક છે, એટલે ભાગવત કરતાં ડબલ. સત્સંગી જીવન અને ભાગવત કરતાં ડબલ. સત્સંગી જીવન ભાગવતમાં 17,000-18,000 શ્લોકો છે. સુકાનંદ સ્વામી અને માનસિંહજી દરબાર એ બંનેના સંવાદના રૂપમાં આ આખો ગ્રંથ છે. આપણા રાજકોટ ગુરુકુલ દ્વારા એમનું ગુજરાતી ટ્રાન્સલેશન થયું છે, અને એ પણ ગ્રંથ લગભગ 1.5 વર્ષ પહેલાં કે 2 વર્ષ પહેલાં પ્રકાશિત થયો છે. અહીં આપણા સ્ટોરમાં છે અવેલેબલ, લગભગ 9 ભાગ કે 12 ભાગની અંદર એ પ્રકાશિત થયો છે. એ હરિલીલા કલ્પતરુ એટલે ગણવું હોય તો એવું ગણી શકાય, મહારાજના સર્વોપરીપણાના ભાવના ચરિત્રોથી ભરપૂર એવો ગ્રંથ, એટલે ભક્તિશાસ્ત્ર કહેવાય આપણું. નારણદાસ સ્વામી અતિ રાજી થયા. મહારાજનું સર્વોપરીપણું ભારોભાર એમાં નિરૂપાયેલું. સ્વામીએ નક્કી કર્યું કે કોણ સંતો કથા વાંચશે. એ વખતે શાસ્ત્રીજી મહારાજને સ્વામીએ પહેલાં સિલેક્ટ કર્યા, અને એમની સાથે એક હરિસ્વરૂપદાસજી સ્વામી પુરાણી કરીને હતા, એમને સિલેક્ટ કર્યા કે તમે બંને સંતો વિદ્વાન છો, ભણેલા છો અને ખૂબ સારી કથા કરો છો, એટલે તમે બંને હરિલીલા કલ્પતરુ ગ્રંથની કથા મેંગણીમાં જ કરવાની છે, જ્યાં આ ગ્રંથનું સર્જન થયું છે. હરિસ્વરૂપદાસજી સ્વામી એ બાલમુકુંદાસ સ્વામીના શિષ્ય ધર્મતનયદાસ સ્વામી, શાસ્ત્રી ધર્મતનયદાસજી સ્વામી, જેમણે ગોપીનાથ પુરાણી સ્વામીને ભણાવેલા, એમની પાસે એમણે અભ્યાસ કર્યો હતો. અને હરિસ્વરૂપદાસજી સ્વામી એ બાલમુકુંદાસ સ્વામીના શિષ્ય હતા, એટલે બંને સંતો શાસ્ત્રીજી મહારાજ અને હરિસ્વરૂપદાસજી સ્વામી એ બંને સંતો કથાના વક્તા તરીકે એમણે કથાની તૈયારીઓ ચાલુ કરી. નારાયણદાસ સ્વામી, કૃષ્ણચરણદાસ સ્વામી 30 જેટલા સંતોને લઈ અને મેંગણી પધાર્યા અને સતત 2 મહિના સુધી રોકાણા અને 2 મહિના સુધી આ ગ્રંથની કથા ચાલી. દરરોજ કથા થાય, એટલે આમ શ્લોક ટુ શ્લોક ચાલ્યા જાય. અત્યારે જેમ કથાઓ થાય છે એવી કથાઓ નહોતી. અત્યારે થાય છે તો શાસ્ત્રીજી મહારાજના શબ્દોમાં કહીએ તો પારાયણ થાય છે. કે ભાગવત છે એ આગળ રાખ્યું હોય અને બાજુમાં ભૂદેવ છે એ સંહિતા પાઠ કરી લે એટલે ભાગવતની કથાનું ફળ મળી જાય. બાકી કથા જે ચાલતી હોય એ કથામાંથી એક પ્રસંગ કે એક આખ્યાન છે એ લેવાઈ ગયું અને પછી બાકી બધું ચાલે રાખે. પહેલાં કથા થતી તો શ્લોક ટુ શ્લોક ચાલ્યા જાય, અધ્યાય ટુ અધ્યાય, એટલે એક એક શ્લોકનું ગુજરાતી થાય અને એ ગુજરાતી ઉપર વિશ્લેષણ થાય, વિવરણ થાય. હે, હવે જો એવી કથા થાય તો ઊંઘ આવવા માંડે. હવે તો બધું આમ સંગીત જોઈને, જોક્સ જોઈને, થોડુંક એવું બધું ડાયરો ટાઈપની કથા હોય તો વધારે મજા આવે. આ કથાની અંદર આજુબાજુના ગામથી ચાંપાબેડા, નોંઘણચોરા, કાળંભડી, લોધિકા વગેરે ગામના દરબારો, હરિભક્તો એ બધા મોટી સંખ્યામાં કથા સાંભળવા આવતા. અને કથા પૂર્ણ થઈ ત્યારે સ્વામી ખૂબ રાજી થયેલા શાસ્ત્રીજી મહારાજ ઉપર. અને નારાયણદાસ સ્વામી એવું બોલેલા કે ગોપીનાથ પુરાણી સ્વામી જેવી કથા કરે અને એ કથાના જેવા ટોન આવતા, રણકાર આવતા, એવો રણકાર આજે તમારી કથામાં શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામી, એટલે સ્વામીને ઉદ્દેશીને એમ કહેતા કે ધર્મજીવનદાસજી તેવી એવી કથાનો રણકાર તમારી કથામાં આવે છે. સ્વામી ખૂબ રાજી થયેલા. એ પ્રસંગ દરમિયાન કથા ચાલતી હતી એમાં એક વખત લોધિકાના દરબાર અભયસિંહજી, એમના વંશજ વિજયસિંહજી હતા, એ સગીર વયના હતા. અને એ વખતે રાજકોટમાં અંગ્રેજ અધિકારી, એમણે એવું ફરમાન કરેલું, ખાલસા નીતિના સંદર્ભમાં એમણે ફરમાન કરેલું હશે કે વિજયસિંહજી સગીર વયના હોવાથી એમનો જે ગરાસ છે એ ગરાસ માટે એ યોગ્ય નથી, એમનો ગરાસ છે અંગ્રેજ સરકાર સંભાળશે અને એમનો કંઈક કોર્ટમાં કેસ ચાલતો હશે અને ઠરાવ તૈયાર થયો હશે અને કાનૂન પ્રમાણે એ કોર્ટનો જે નિર્ણય ચુકાદો આવવાનો હતો એ વિજયસિંહજીના ફેવરમાં નહોતો. એ હરિલીલા કલ્પતરુની કથા ચાલુ હતી એમાં ખાંભાના દરબાર વેરુભા જાડેજા એ વિજયસિંહજીને લઈ અને મેંગણી આવ્યા. વિજયસિંહજીને પગે લગાડ્યા, સ્વામીને પગે લાગીને સામે બેઠા, એટલે વેરુભાઈએ સ્વામીને વાત કરી કે સ્વામી, આ વિજયસિંહજી એ અભયસિંહજીના વંશજ છે અને એમનો ગરાસ એ જપ્ત થવાની તૈયારીમાં છે, તો તમે આશીર્વાદ આપો કે એમનો ગરાસ છે એ જળવાઈ રહે. એટલે બંને સંતોએ આશીર્વાદ આપ્યા કે પોતાના ભક્તને સાચવવાનું બિરુદ છે એ મહારાજે લીધું છે, મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ છે એમના ગરાસને જવા ન દે અને એમનું ધ્યાન રાખે. એટલે વેરુભા દરબાર બોલ્યા કે સ્વામી, ખાલી એમને તમે આશીર્વાદ આપી દે એમ નહીં, મહારાજ જવા ન દે એમ નહીં, કારણ કે ઠરાવ કદાચ થઈ ગયો હશે અને હવે અહીંયા લોધિકા સુધી પહોંચે એટલી જ વાર છે, ચુકાદો આવે અને ચુકાદો વાંચે એટલી જ વાર છે. એટલે કૃષ્ણચરણદાસ સ્વામી બાજુમાં બેઠા હતા ને, સ્વામી ફોર્મમાં આવી ગયા. સ્વામી કે દરબાર તમે ચિંતા ન કરો કે એ આજે શ્રાવણવદી દશમ છે કે આજથી 7 દિવસની અંદર વિજયસિંહજીને એનો ગરાસ છે એ પાછો મળી જશે. એના ગરાસને કંઈ નહીં થાય. બસ ગમે એવો ચુકાદો ને ગમે એવો ઠરાવ આવ્યો હશે તો ઠરાવ છે એના ફેવરમાં જ હશે. કે લખી લ્યો આજથી 7મો દિવસ એટલે ભાદરવા સુધી બીજના દિવસે, શ્રાવણવદી દશમ છે એટલે ભાદરવા સુધી બીજના દિવસે ચુકાદો છે એ વિજયસિંહજીના ફેવરમાં હશે. કે જાઓ કે બસ. એટલે દરબાર રાજી થઈ ગયા અને ગુણાતીતાનંદ સ્વામી એમણે જેમ વાલેરા વરુને 7 દિવસની અંદર ગરાસ અપાવ્યો એમાં બંને સંતોએ મહારાજને પ્રાર્થના કરી હશે અને મહારાજે એમની પ્રાર્થના સાંભળી હશે અને 7 દિવસમાં એ ચુકાદો આવ્યો. અને ચુકાદો કોઈ પણ રીતે વિજયસિંહજીના ફેવરમાં આવે એમ નહોતો, એમ છતાંય આ સંતોની પ્રાર્થનાથી મહારાજે, મહારાજ તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે, આપણે ધારી ન રાખ્યું હોય, અશક્ય હોય અસંભવ હોય એવું પણ સંભવ કરી દે. અને ચુકાદો આવ્યો એમની અંદર એવું લખાણ હતું કે વિજયસિંહજી સગીર હોવા છતાં પણ એમનો દરબાર, એમનો ગરાસ છે એ એમની પાસે જ રહેશે. સંતોના આશીર્વાદ, મહારાજને પ્રાર્થના, એ બધું એ કથા દરમિયાન આવો અલૌકિક પ્રસંગ બન્યો. વાલા ભક્તજનો, સદગુરુ નારણદાસ સ્વામી એ ભગવાન જેવા સંત, એમને ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન સાંભળે નહીં એવું લગભગ ન બને. એમના દર્શન કરીએ અને ભગવાનના 2 વખત દર્શન કરીએ અને બંનેનું એક સરખું ફળ હોય એવા સમર્થ સંત, અને એમના સામર્થ્યનું કારણ એમને ભગવાનની સાથે એવો સંબંધ, ભગવાનનો એવો નિશ્ચય, અને ભગવાનનો એવો નિશ્ચય એટલા બધું શક્ય બને. ગઈકાલે વચનામૃતની બપોરે કથા હતી, એમાં ખૂબ સરસ મહારાજે વાત કરી મધ્યનું 14મું વચનામૃત. કેવો નિશ્ચય, તો કે તદાત્મકપણે નિર્વિકલ્પ નિશ્ચય જેમને થાય તો એમને નિર્વિકલ્પ સમાધિ જ છે. એમને પ્રાણ લીન ન થયા હોય તો પણ એમને નિર્વિકલ્પ સમાધિ છે. આવો નિશ્ચય આવા સદગ્રંથોની કથાનું શ્રવણ કરી અને હૃદયની અંદર દ્રઢ કર્યો હશે ત્યારે આવા પ્રસંગો એ બને કે મહારાજને પ્રાર્થના કરે અને મહારાજ એમના પ્રાર્થનાને સાંભળી અને એમના સંકલ્પને પૂરા કરે. મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ, જેવું નારણદાસ સ્વામીને કથા સાંભળવાનું વ્યસન હતું અને જેવો એમને આપના સ્વરૂપનો તદાત્મકપણે નિર્વિકલ્પ નિશ્ચય હતો એવો જ નિશ્ચય અને એવી જ કથા સાંભળવાનું અંગ કે વ્યસન આપણને સૌને પ્રાપ્ત થાય એટલી પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધારમાત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ.